શબ્દ નું ઉલ્લંઘન, કોઈ ઉલ્લંઘન નિરાલંઘન. ત્યાં સુધી આ ગાડી ચાલે, ત્યાં સુધી આ ગાડી ચાલે. ચાલુ થઈ છે શબ્દાવલંબન, અનુભવ હોવો આપે શબ્દાવલંબન. આટલા બધા મહાત્મા નો અનુભવ છે, જો પણ હવે આ છે સંસારી છે એટલે પેલો એનો ઓળખ ના પડે કે આ છે જા મળી છે ત્યારે શું સાચું છે એ ખબર ના પડે. કારણ કે એક જ થોડો વિષય કે ત્રણ દાડા માણસ માણસની ભ્રાંતિ છૂટવા ના દે, એટલે ભ્રાંતિ એટલે ડિસિઝન ના આવે કે આ ખેતી આ ખેતી. અમે માથાકૂટ નહીં ને ભાગે નહીં. ઉપાધિ માં અવલંબન વાળા આત્મા કહેવાય. આનંદ વચ્ચા કરે નઈ આખો તારો જરાક આવે મોદી પેલું ખરાબ. એ ક્યારે બને કે સહેજ જો સમજમાં કઈ પણ અંદર એ થયું, કઈ પણ અંદર ઉભું થયું અને એમાં ભૂલ સાફ થાય તો જ પેલું પરિણામ બદલાય. નહીં તો ના કશું હોય. કઈ પણ હવે પ્રસંગ બને ત્યાં સુધી સર્વિસ ના બને આમ કેમ તેમ કે કઈ પણ અંદર ચાલુ થયું અને જો એમાં કઈ તન્માકાર થયા કે કઈ પણ દોષ એવું કઈ થયું તો જ બદલાય. ત્યાં જાગૃતિ રહી એટલે કશું ના થાય. પછી રૂમ માંથી બહાર નીકળીએ ને પછી ત્યાં રૂમ માંથી બહાર નીકળવાનું થાય પછી એવા પ્રસંગો આવે છે ત્યાં રૂમ પર આવી ગયા પછી તમ થોડી સેફટા જેવું જ લાગે છે. પછી આ ત્યાં જમવા જવું પડે ને જમવા જો કાકા ને ત્યાં એવું થઈ જાય. આપણા ડિપાર્ટમેન્ટ ના ઓફિસ માં સાઈડ ઓફિસ નું જાય ના અંદર નું અવલંબન હોય પણ બહાર ના બધા એવિડન્સીસ ભેગા થાય ને તો એવું ના ઘુસે જે બહાર પણ જે સમપરિણામ હોય ને ત્યાં બહાર પણ જે આખું સમપરિણામ જ હોય એમાં પણ જો કઈ જ્ઞાન નો પ્રયોગ ચુકાયો જ્ઞાન નો વપરાશ ચુકાયો તો જ કિંચિત થાય નહીં તો કશું ના થાય. વ્યવહારમાં જયારે કોઈ કોન્ટેક્ટમાં આવવાનું થાય તમારા દોષ હોય તો દેખાય એટલે ખબર તો પડે ને કે આ દોષ છે. આપડે ઈરાદા પણ જોવો નથી પણ પોતાનું પરિણામ ના બગડે એમાં. પરિણામ જ લે ને. લોભ ને બધું ઉભું થાય પણ ચાલે નઈ એનું ભાઈ. લોભ ને બધું ઉભું થાય પણ આખું બહાર તો કશું બહાર ના આવે, પરિણામ ના આવે. પછી માથે વાર કોણ આવે? પ્રતિક્રમણ ની માત્રા સાવ ઘટી ગઈ છે. પ્રતિક્રમણ આમ કઈ પણ ઉભું થાય ને તરત આખું આમ એનું સમાધાન, એટલે પ્રતિક્રમણ છે એ દોષ નું પેલા પ્રતિક્રમણ કરવા પડતા હતા, હવે એ દોષ નું પ્રતિક્રમણ જેવું ના થાય પણ આમ પરિણામ કોના છે આ શું છે બધું છૂટું છૂટું પડી જાય અને અને તરત જ એ પરિણામ વિલય પણ પામી જાય. પ્રતિક્રમણ કરેલું સારું, પ્રતિક્રમણ સારું કહેવાય પણ અમાર ના પ્રતિક્રમણ અમારા પર અસર કરે, તારી વ્યક્તિ પર અસર કરે. ખાલી ભાવ કરો તો ના થયું કરો ને ઉડી ગયું. પ્રતિક્રમણ જે પેલા કરતા હતા તે ઉડી ગયા, ચાલી શકે પણ તે હમા ઉપર અસર ના કરે ને. હમા ઉપર જે અસર કરી છે, આવો આવો આવો આવો જય સચિદાન. જેમ માથા પર બેડું મૂક્યું હોય, બેડા પર બેડું મૂક્યું હોય અને બેડા ઉપર બેડામાં ચીપ હોય પછી તાળી દે, આમ બીજી પછી તાળી દે કરો આપણે તાળી જાય, પણ જો બેડું છે ના હોય પછી જાગૃતિ એવું માર્જિન જાગૃતિ વાત કરે છે ને જાગૃતિ. કોઈ ભાઈ મારે માથે બેડું ના પડે, ગમે એમ રમત કરતી હતી બેડા ઉપર બેડું. આત્માની ગમત કેવી અત્યારે આપણે જીવ જવું છું, આત્મા ક્યાં જાય રાતે ઉમર મૂકી પાડું છું ભાઈ. એ પાછું એનું એ જ બધી દશા સંતાન નહી જાગ્રત દશામાં હોય બધું, એ ઊંઘ ઉડે એટલે પાંચ ફીટ વાળું પીટ કરે ને પચાસ અમારે પીટ વાળું પણ થાય તો વધારે પીટ અમારે તો ખાલી પીટ જ અમારું બધો ખોરાક પચાય છે બેઠા બધા પૂરી છે. કામ બહુ થાય નહીં અને માનસિક વાતો થાય બધી, માનસિક બધું કામ શારીરિક કામ ના બધા વિડીયો પીનારા હોય પણ કોઈને બીડી ભાગતી જ ના હોય તેને બીડી અડે નઈ. એ પ્રકૃતિ બાપુ બનાવી એવું બનાય ને. બીજ હોય તો એને સંગ મળી જાય, મળી જાય. લોભ રાખવા જેવું નઈ. ઉતાવળેલી કટાસ ને કેવી પ્રભાવ દે, જેટલી ઉતાવળેલી કટાસ કટાસ એટલી ખટાસ. કમાલ આજ રહ્યા ને કમાલ. મોટા કારખાના વાળા છે વડોદરામાં. શું ધંધો હતો કે ત્યાં આગળ જઈને ક્લબ કેવાય, ક્લબ કે ક્લબ માં જઈને જેટલું કપાળદેવ પુસ્તક લખ્યું બધું એક એક શબ્દ થઈ જાય. ફરી પુસ્તક વાંચવાની જરૂર નહીં, જયારે વાંચવું એટલે શું બધું એમને જે લખ્યું કે આ પ્રમાણ થવું જોઈએ આ થવું જોઈએ એ પ્રમાણ થઈ જ જાય. એક કલાક આ બધા સમાધિ રેખાય આ બાર બાર વર્ષથી ઔરંગાબાદ રાખે છે. આખું ઘર સમાધિ રહ્યું, નિરંતર સમાધિ. આ તો જ્યાં સૌથી દર્દ થાય દીકરો દર્દ જોયું. દામજી ભી તેના ભાઈ ગયા છે ને, ત્યાં સુધી આપડે આ કપાવ મારે માથે કપાવ જોઈએ. એમની આજ્ઞા, એમની આજ્ઞા પૂરું બધું કરવું. બહાર કપાવ દે અમારે મુકાય નહી, કારણ કે લોકો મૂર્તિ ઉપર ભરે. શું ભરે? એમને જે કહ્યું છે ને કે પ્રત્યક્ષ થઈ ગયે. શું કહ્યું? પ્રત્યક્ષ. હા, કહ્યું છે ને. મેં બહુ વાંચન બહુ ઓછું કર્યું છે. કૃપાલદેવ ખાસ કર્યું છે કે એક સત્પુરુષને એક પ્રત્યક્ષ સત્પુરુષ હોય ને તેને રાજી કરવામાં એને સર્વ રીતે પ્રમાણ તેને રીતે એના આજ્ઞા પાડવામાં જાય. પંદર વર્ષ બીજું કઈ શોધમાં માત્ર એક સત્પુરુષ ના ચરણ કમળ માં સર્વભાવ અર્પણ કરી દે વર્ત્યો જા, પછી જો મોક્ષ ના મળે તો મારી પાસેથી લઈ લેજે. પછી જો મોક્ષ ના મળે તો મારી પાસે લઈ લેજે. કહ્યું શું? કહ્યું સત્પુરુષ કેવા હોવા જોઈએ? વ્યાખ્યા આપી. હા, ભગવાન લુગડા પહેરીને આવે, ભગવાન લુગડા પહેરીને આવે ના ચાલે. વર્લ્ડમાં કેટલા હોય? બહુ થોડા હોય. કેટલા હોય? જોડો એક વખતે એક કામમાં એક જ થોડો હોય. એક જ અજોડ હોય. શું થયું? બુદ્ધિ ના હોય એમને. બુદ્ધિ વાળા જોડ વાળા કહેવાય. અજોડ કેમ? જેને બુદ્ધિ, બીજા બીજો કોઈ બુદ્ધિ વગર કોઈ ના હોય. અમે એકલા જ અબુદ્ધ હોય છે. અબુદ્ધ જવાબદારી તમારા માટે નહીં, કોઈ સાધુ અત્યારે પોતાના દોષ જ દેખાય, પોતાના દોષ દેખાય ને બહાર નીકળી જાય. પછી બીજું શું જોઈએ? બીજું કઈ નથી. કૃપાભાઈ કહ્યું છે પ્રમાણે દીઠા નિર્દોષ તો તરીકે કોણ ઉપાય, પોતાના દોષ શીખાય નહીં તો શું કરવાનું? એમના પુસ્તકમાં લખેલું છે ને, તે બધા એક વાક્ય તમને મેળવી આવ્યું કે આ પ્રમાણે આ થઈ ગયું, આ થઈ ગયું, આ થઈ ગયું, બસ એ જ જોઈએ. બાબા દર્શન કરી ગયા તારે, એના મધરે મોકલો જા કઈ હવે આપણે બેસીએ કાલે જરા બધા ઘણા છવ્વીસ અગિયાર ઓગણસી ખેચીભાઈ નરસિંહ ને ત્યાં વડાલા સાંજે એમનો પ્રશ્ન છે પ્રકૃતિ અને પુરુષ એ બે ના દાદા પ્રકૃતિ નો એક પણ ગુણ મારામાં નથી અને મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી, તો પછી દાદા અમુક કોમન ગુણો હોય ને બે ના પ્રકૃતિના અને પુરુષના નથી દાદા એવા? આ અરૂપી છે, સૂક્ષ્મ છે, મન કેવાય, સૂક્ષ્મ કેવાય, મન સૂક્ષ્મ કેવાય ને દાદા? વિચારો સૂક્ષ્મ સંયોગો જે કહી છે દાદા, એને રૂપી, એ રૂપી દાદા સૂક્ષ્મ સંયોગો જે આવે છે બધા બધું રૂપી, આખી પ્રકૃતિ રૂપી જ છે, મન વચન ગાયા બધું રૂપી. પરમાણુ આમાં કોઈ કોમન બે માં કોમન નથી ને દાદા? કોઈ એક બી ગુણ એવો ના, એમાં એવું છે ને પરમાણુ કેટલું સૂક્ષ્મતમ છે છતાં એ રૂપી છે, જોઈ શકાય છે. કેવો જ્ઞાન એ કરીને મન છે તમુક જ્ઞાન ના, મારું એમ સમજવા એવું આવ્યું કે પર્યાય ના હિસાબે કે અશુદ્ધ પર્યાય હોય કોમન હોય એના એવી દ્રષ્ટિ નથી ને. પ્રકૃતિ એટલે રૂપી છે, રૂપી બની પ્રકૃતિ આખી રૂપી અને આત્મા રૂપી, બેને ગુણધર્મ કશું મળે નહીં, રૂપી બધું નાશ કરે. અરૂપી અવિનાશી, રૂપી ફર્યા કરે, અરૂપી ફર્યા ના કરે, અરૂપી ફર્યા ના કરે, રૂપી પૂરણ કરેલ હોય એટલે બધા ગુણો જુદા. ક્યાંથી લખેલા આ બધું? ના દાદા, સવારના ચરણ વિધિ કરતો હતો ને, આ વિચાર આવ્યો એમ કે મેં કીધું આપ. આખું રૂપી જ છે, પ્રકૃતિ માત્ર જ રૂપી છે. ના બધા શબ્દો આવે ને પેલા, સૂક્ષ્મ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, સૂક્ષ્મ સંયોગો પણ રૂપી, પણ રૂપી સૂક્ષ્મ, પણ રૂપી. એટલે આપણે કહીએ છીએ ને દાદા, હું સૂક્ષ્મ છું, એવી રીતે સૂક્ષ્મ સંયોગો પણ સૂક્ષ્મ, સૂક્ષ્મ જુદું છે, આ જુદું છે. આપણે સૂક્ષ્મ કહેવા માંગીએ છીએ તો પ્રકૃતિ આ સ્થૂળ છે તો આ સૂક્ષ્મ છે એમ કહેવા માંગે, બાકી એ તો સૂક્ષ્મતમ છે. તમ એટલે એને એના એ દેખી ના શકાય. ભૂતગલે એવા છે અને મૂળ પરમાણુ દેખી ના શકાય, પણ આ સ્વભાવ રૂપી, સ્વભાવ રૂપી પ્રકૃતિ રૂપી. બધું બધા યાદ કરીશ, ચેન્જ થયા જ કરી પછી બસ. તો આ એક વિચાર આવ્યો, પણ બોલો. સત્યાવીસ અગિયાર ઓગણ્યાસી ખેતસીભાઈ નરસિંહ ત્યાં પડાલા. છોકરાઓ જે એને ત્યાં બધા આવે છે, બધા ભાઈઓ, તે આટલું આજે પીરસ્યું હોય, એટલું પછી કઈ વાતચીત થઈ હોય, બીજે દાડે પાછું નવું હવે જોઈએ કે આટલું તો પૂરું થયું, પછી બીજો ખોરાક, પછી પ્રગતિ માંડવા માટે બીજું આગળનું સ્ટેપ જ એની પાસેથી માંગણી થાય, કે નવું નવું કઈ આમ વધારે. જ્ઞાન એવું છે, જ્ઞાન આત્માનું જ્ઞાન એવું છે કે શું દરેક વસ્તુ છે, પણ સ્થિરતા ના હોય, જ્ઞાન સ્થિરતા ના હોય, સ્થિરતા હોય નહીં, સ્થિરતા ને બી ધ્યાન કરે પછી નિક્રાત કરે. આખી દુનિયામાં દરેક જીવનમાં છે એટલું જ એક જ જીવનમાં જ્ઞાન છે, તમારું કામ કરો, તમારી ચિંતા જે અહંકાર ઉભો થઈ જાય, આધાર જોઈએ ને, અવલંબન વાગે છું, નિરાલંબ ના થાય ત્યાં સુધી અવલંબન પકડી પકડી પકડી હશે તો ત્યાં સુધી અવલંબન લેવું પડે. નિધિ વ્યાસન એ છે તે નિરહંકાર ચિંતા ઉત્પન્ન. નિધિ વ્યાસન થી નિરહંકાર ખાવા પીવાની જેમ જરૂરિયાત છે એ વ્યવહાર છે. હેલો દાદા, ધીમું જાય છે પણ બહુ સ્ટેડી છે આખું. ધીમે ધીમે ફેરફાર થાય છે પણ સ્ટેડી છે આખો. પ્રકૃતિ માં ફેરફાર ના થાય એવું જગત એક્સેપ્ટ કરે. જ્ઞાન થી પ્રગતિ નો ચેન્જ થાય. મિનેશ નો ચેન્જ બહુ લાગે છે. આખું ઊંધું જતું હતું એનું તો આખું ઊંધું જતું હતું. એનું જે ઊંધી શક્તિ હતી ને છતી હોય એ શક્તિ જબરદસ્ત છે. પાવર જબરદસ્ત. ઊંધો અપરાધ એટલું બધું ઊંધું તોડી નાખે, છતો અપરાધ કામ કાઢી નાખે. બહુ પાવરફુલ, મોસ્ટ પાવરફુલ માણસ. ઊંધી વપરાતી હતી ને, હવે એ દશા આ ઉત્પન્ન થયા પછી આ ઘરના કંટ્રોલમાં રહેવું મુશ્કેલ વસ્તુ છે. પણ એ પાવરફુલ માણસ એટલે રહી શકે છે. કંટ્રોલ માં રહે છે, રાજી રાખે. એનાથી આમ સહન નથી થતું પણ કઈ બોલતો નથી. એનાથી સહન નથી થતું નહી પણ બોલતો નથી. પણ થતું એક ના થતું મોડા પર એ નથી દેખાતો. પાવરફુલ માણસ ના પતિ હોય પતિ ના હિસાબ ભાત માં પડી જાય. એની શક્તિ બહુ ઊંધી બહુ ખોટી હતી. બળવાખોર માણસ હતો. એ શક્તિ પાકી કરી આમાં આમાં કામ કરતો. કાગળ કેવું અજાય બી લાગે. કઈ કાગળો બધા મૂકો છો? છે ફાઇલ કરીને રાખી. અહીં ફાઇલ કરી. હા સારું. એટલે 10-15 કાગળ થયા છે. બ્રહ્મચર્ય હેતુ આત્મા હેતુ. તમારે ફાઇલ રાખીશ? ક્યાં રાખીશ? દેવેન્દ્ર પાસે છે. દેવેન્દ્ર પણ ફાઇલો એટલે અહીંના બધા લેટરો લખાય એની ડુપ્લિકેટ અને ચિંતા કેવી રીતે મટે? બીજા સત્સંગ માં જાય છે અને અહીં બે વાર આયેલા. અહીં બે વખત આયા ને બીજા સત્સંગ માં જાય છે. સત્સંગ માં જવાથી જો ચિંતા બંધ ના થતી હોય સત્સંગ છોડી દેવો જોઈએ. સત્સંગમાં ચિંતા બંધ થવી જ જોઈએ, ના થાય તો એ સત્સંગને છોડી દેવો જોઈએ. જેટલી વાર ત્યાં બેસી એટલી વાર તો થઈ જાય છે, ત્યાં રહીએ એટલી વાર તો શાંતિ મળે છે. ત્યાં બેસી એટલી વાર શાંતિ રહે, કઈ અલગ શાંતિ ના છે. અને શાંતિ એ તો આપણે ગપ્પા હા ભરીએ તો શાંતિ થાય, ગપ્પા હા ભરીએ તો શાંતિ થાય. એ શાંતિ શાંતિ શાંતિ કાયમ રહેવી જોઈએ, પછી નથી ચિંતા થાય એ સત્સંગમાં જવાય જ કેમ કરી. એટલે સત્સંગ વાળાને કહી દેવાનું કે અમે ચિંતા થાય માટે અમે આવવાના નથી. આવે છે તમે કહ્યું કે દવા એવી કરો ચિંતા ના થાય. ચિંતા થાય મન છે એ બહુ સંકલ્પ વિકલ્પ બહુ કરે છે. હા, એટલી બધી સંકલ્પો વિકલ્પો કરે છે કે કારણ શું, પેલા હું જયારે ભણતો હતો ત્યારે હું બહુ ઇન્ટેલિજન્ટ હતો, એટલે પ્રોબ્લેમ કેવી રીતે સોલ્વ કરવાનું એની મને બહુ ટેવ હતી. શું કહે છે ભાઈ? એમ કે છે કે મારું ચિંતા વાળું બહુ મગજ છે. નાના હતા ભણતા હતા ત્યારે બહુ બધા ઇન્ટેલિજન્ટ કહેતા હતા એમને, એટલે એમનું માઇન્ડ છે તો ગમે તે પ્રોબ્લેમ હોય એને સોલ્વ કરવામાં જ વધારે રચ્યું પચ્યું રહેતું હતું. ક્લાસમાં હું ફર્સ્ટ આવતો હતો પણ આમના એ જ માઇન્ડ મારા માટે પ્રોબ્લેમ થઈ ગયું. હવે એ જ માઇન્ડ પ્રોબ્લેમ થઈ ગયું છે. પેલું એ માઇન્ડ શું થઈ ગયું? હવે એમને હેરાન કરે છે. એ તો સત્સંગમાં જાય એટલે મટી જાય. સત્સંગમાં જ્યાં ચિંતા ના મળે સત્સંગ જ નથી, કુસંગ છે. શું છે? હા, ચિંતા મટી જ જાય, ચિંતા ના મળે તો સત્સંગમાં જવાના જ છો. એ કુસંગ જ કહેવાય ને. દાદા એવી કઈ કૃપા કરો, ઘરે વાત કરતા તો દાદામાં રાગ લાગી જાય. પોતાના માટે ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ જેવું કે પોતાના કરતા બધા સારા લાગે છે. આ ભાઈ જોયે, આ ભાઈ જોયે, દરેક એમને પોતાના કરતા સારા જ લાગે છે. સારું છે પણ બધું પોતાને નથી, પણ આપણને ચિંતા થાય એટલે જગ્યા છોડી દેવી. જ્યાં જ્યાં ચિંતા થઈએ ચિંતા થાય એ જગ્યા છોડી દેવી. ઓફિસ માં જાય ઘેર આવે તો કસે મન ના લાગે. નોકરી છે એટલે પગાર તો દે નઈ, એમ કે ચિંતા થાય તો એ જગા નહીં છોડી દેવાની. ઘેર ઘેર ઘેરે ઘેર ઘર સંસાર ચલાવવાનું છે એટલે ઘેર છોડી નહીં દેવાનું. ફક્ત સત્સંગ જ્યાં આગળ થતા જ્યાં આગળ ચિંતા થાય એ સત્સંગ છોડી દેવું. બીજા સત્સંગમાં જવું, ત્રીજામાં જવું, બધા બહુ સત્સંગ હોય. સત્સંગ થી ચિંતા જવી જોઈએ, ચિંતા ના જાય સત્સંગ જ ના કહેવાય. બીજા કોઈ સત્સંગ માં ગયેલા નહીં? બીજા કોઈ સત્સંગ માં ગયેલા નહીં? એક જ સત્સંગ માં જાય. ભગવાન તમારી અંદર જ છે, તમને શાંતિ અંદર થી જ મળશે. બહાર ભટકવાનું બંધ કરી દો એમ બધે એમ એમને કહેવામાં આવે છે. પણ એ અંદર જે ભગવાન વિરાજેલા છે એનો અનુભવ જરાય પણ થતો નથી. પણ અંદર જે ભગવાન છે એનો અનુભવ નથી થતો. ચિંતામાં અનુભવ ના થાય, જરાય ના થાય, થતો હોય તો જતો. ચિંતા તો અહંકાર કહેવાય ને એક જાતનો. ભગવાન કે તું અહંકાર કરો જાય એથી. ચિંતા તો ચલાવવાનો અહંકાર હોય તે જ કરે ને, જેના હું ચલાવું છું એવું અહંકાર હોય એ જ કરે ને. ભગવાન ભગવાન ઉપર જરાય વિશ્વાસ ના થાય કરે ને, પછી ભગવાન શી થાય? ભગવાન ઉપર વિશ્વાસ તો છે પણ એ વાત વિશ્વાસ હોય આવું કરે જ નહીં ને. ભગવાન એમને એના વિશ્વાસ છોડીને સુઈ જાય નિરાતે ઉડીને, એવી ચિંતા કોણ કરે? વિશ્વાસ રાખો ભગવાન ઉપર કેમ ચાલે. ભગવાન થોડું ચલાવતો છે ને તમારું? આમ તો ભગવાન ની બહુ કૃપા છે, પૈસા ની કઈ તકલીફ નથી, બધું સાંસારિક સુખ બધું છે, ભૌતિક સુખો બધા જ છે. ભગવાન ની બહુ મહેરબાની છે. તો પછી ભગવાન ની પર છોડી દો અને ચિંતા શું કરો. અંદર ખાવાનું નાખો છો તો તમે ચિંતા કરો છો, પાચક રસ પડ્યા પિત્ત પડ્યું તે બધું એની ચિંતા નહીં કરતા. અંદર કરતા હશે ક્યારે ક્યારે થાય છે કે આ શરીરમાં આ શું થઈ ગયું, આ શું થઈ ગયું, આવું હે નકામા નકામા વિચારો બહુ આવે છે. ના પણ અંદર ની ચિંતા કરો છો, આનું લોહી થશે કે નહીં થાય, એનું કંદાસ થશે કે નહીં થાય, બધું નહીં આને તો નથી કરતો. તો કોણ કરે છે બધું? ભગવાન. તો પછી આ અંદર નું બહુ ચલાવવાનું, બહાર તો શું ચલાવવાનું છે? ચિંતા કરો છો ભગવાન ને ખોટું લાગે એવું ચિંતા, અહંકાર કરો ખોટું, અહંકાર એટલે ચિંતા. ચિંતા કરનાર એ માણસ અહંકારી કહેવાય. ભગવાન પર છોડી દો ને, એક અઠવાડિયું છોડી દો ભગવાન, ચિંતા કરવાનું બંધ કરજો. દાદા ભગવાન નમસ્કાર કરું છું બોલ્યા કરજો. આજથી 3 દાડા સુધી ખૂબ જોશથી બોલજો, બધું બંધ થઈ જશે. 3 દાડા સુધી સરપ્લસ ટાઈમ મળે છે કે નહીં મળતો? તો ખૂબ જોશથી બોલ બોલ બોલ કર્યા કરજો. શું પણ જોશ છે તો સાંભળે એવું નહીં, પણ તમને પોતાને સાંભળે બસ પછી બંધ થઈ જશે. ત્યારે 5-6 દાડા છોડી દો ને ચિંતા ભગવાન પર છોડી દો ને, દાદા ભગવાન નમસ્કાર કરો બોલ્યા કરો, પછી બંધ થઈ જાય. પછી આવજો. મટી જશે, આમાં કહ્યું એટલું જ કરશો ને તો મટી જશે, તમને અવશ્ય મટી જશે. 3 દાડા જો બરોબર બોલાશે ને તો સદાય ચિંતા બિલકુલ ખલાસ થવા આવશે, ધીમે ધીમે ધીમે થઈ જશે. 6 દાડામાં ખલાસ. એટલું જો કરો તો બહુ થઈ ગયું, બધાનો ઉપાય આવી ગયો બધો. હવે ચિંતા છોડીને બધા પદ બોલે ને તેમ બોલવા લાગો, ખબર ને આ બધા પદો બોલે તેમાં તમે બોલવા લાગો. ચાલો બોલો. દવાખાને કેટલા આવ્યું ભરવાનું? અજંપો રહ્યા કે? અજંપુર હશે ગુજરાતી સમજ નઈ, અજંપો રહેશે નઈ, અજંપો અંદર તૃપ્તિ ના થાય, કોઈ જતો સંતોષ થાય, કોઈ તૃપ્તિ ના થાય. ઈચ્છા હોય તો ઈચ્છા પૂરી થાય એટલે સંતોષ થાય, કે ભાઈ બંગલો બંધાવો છે એ બંગલો બંધાય એટલે સંતોષ થાય, પણ પછી તૃપ્તિ ના થાય. પછી પાછું આ ફર્નિચર લાવવું છે, આમ લાવવું છે, તેમ લાવવું છે, છતાં તૃપ્તિ ના થાય, એનો પાર આવે નહી. કાયમ દુઃખ ને દુઃખ ને દુઃખ, ઈચ્છારૂપી ઈચ્છારૂપી અગ્નિ સર્જ્યા જ કરે, એ અગ્નિ છે ઈચ્છારૂપી. કઈ સુખ ગમે છે તમને? મનની શાંતિ નથી. મનની શાંતિ નથી. આ બધા સુખો કરતા મનની શાંતિ રહે ને તો એ બહુ મોટું સુખ છે. મનની શાંતિ 1 કલાક જોઈએ, 2 કલાક આખો દિવસ જોઈએ છે, આખો દાડો જોઈએ, આખો દાડો જોઈએ. રાત્રે રાત્રે ના ચાલે? નહીં રાતને પણ જોઈએ, રાતને ઊંઘ નથી આવતી, રાત્રે નિરંતર જોઈએ. રાત્રે પણ જોઈએ કે એમને રાત્રે ઊંઘ નથી આવતી બરાબર? ઊંઘ બરાબર નથી આવતી, ચિંતા છે, ચિંતા બહુ રહે છે, ઘણું આવે છે પણ ચિંતા બહુ છે. કલાક બે કલાક શાંતિ રહેશે તમને, તમને કલાક બે કલાક શાંતિ રહેશે, ચોવીસ ઘંટા શાંતિ છે દાદા, ઓછી કલાક બસ તમે છે અંદર શુદ્ધ આત્મા ની વાત છે. તમારે કેટલા ઘંટા દાદા? કાયમ ની આત્મા, તમે આત્મા આત્મા આપ્યો પછી કાયમ ની શાંતિ, સેકન્ડ શાંતિ જાય નઈ, સેકન્ડ જતી નઈ, એક સેકન્ડ ની તમારો દાદા ના ભગવાન ના દાદા નું ભગવાન સોરી દાદા ભગવાન નું નમસ્કાર નથી કરો દાદા, મને એમ લાગે કઈ સાલ ની દાદા ની તપસ્યા નહીં કરી એમ લાગે અંદર. એવી શાંતિ હોય ને દાદા, આપણું કામ થાય ને તો આમ કેમ જગત માં એવી શાંતિ ખોવા માટે પ્રયત્ન કરે પણ રસ્તો હોતો નથી. એ વૈજ્ઞાનિક શાંતિ છે, કેવી છે? આ શાસ્ત્રો ના શબ્દો ની શાંતિ નથી, વૈજ્ઞાનિક શાંતિ છે, સાયન્ટિફિક રસ્તો છે. આમ પદ્ધતિ એનો રસ્તો ક્યાં ના ફરી કાઢે બધા બાવાઓ સાધુ આચાર્ય બધા ફરી કાઢે. આ રસ્તો જડે નહીં, વૈજ્ઞાનિક રસ્તો જડે નહીં. હિમાલય તમે હલ કે નહી હલતા? ખબર નથી, ભગવાન ની કૃપા નથી હમણાં સુધી, કૃપા નથી હજુ સુધી. એમ ખબર નહી. કૃષ્ણ ભગવાન નું ઓળખાણ કોને કરાયેલું? ઘર માંથી પહેલાથી જ છે, ઘર માં પહેલેથી જ બધા લે છે ભગવાન નું નામ. ઓળખાણ તો કરાય છે ને, આ કૃષ્ણ ભગવાન છે. કૃષ્ણ ભગવાન નું ઓળખાણ થયેલું છે. ઓળખાણ કરાયેલું હોય તો બધું આપડે પર રાહત આ છે. વગર ઓળખાણ આપણે બોલીએ ગણેશજી નું ઓળખાણ નહીં કર્યું ને? પોતાના મનથી જ થયું કે ગણેશજી ની પૂજા કરવાની, બસ મનથી જ થયું કે ગણેશજી ની પૂજા કરવી. ઓળખાણ કરવું છે ગરમી વાળી વખત તો સારું છે ને. ગમે ત્યારે એવું ના ટાઈમ નક્કી નહી, સવારમાં નક્કી નહી. તમે સવારમાં કેટલી વાર એટલે કે મનની શાંતિ તો જોઈએ ને, કે આખો વખત એવા વિચાર આવે કે ઘરનું કેમ થશે, બાળકોનું શું થશે, એવા બધા વિચારો આયા કરે. રાઈટ, તમે હેલ્પ ના કરે? રાઈટ, તમે હેલ્પ ના કરે? તમને હેલ્પ કરે છે રાઈટ? નહીં રાઈટ, એમાં હેલ્પ કરે ઘર ચલાવવા માટે, એમને ચિંતા થતી છે ને કોઈ દાદા? બરાબર ચાલતું નથી હજુ. તમારે ત્યાં એકલું હશે બધે આવું છે? તમારે ત્યાં જ હશે આવું બધે હશે આવું? આવું જે તમને થાય છે એવું તમારે તમને જ એકલા હશે કે બીજા બધાને આવું હશે? એમ તો બધાને એવું જ છે ઘરે, બધાને એવું જ છે. નવું નથી અમારું. છૂટ આપી દે બધા. ડન? તમે એક ડન?